કાલની વાણી કાલના વાજા, કાલની રૈયા કાલના રાજા, કાલની વાણી કાલના વાજા, કાલની રૈયા કાલના રાજા, કાલની કેણી કાલ પૂરી થઈ, મચ્છરની ના આશ પૂરી થઈ. આજની આજે વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ. આજનો સૂરજ, આજનો ચાંદો, આજનું સપનું, આજની નીંદર, આજનું સૂરજ, આજનું ચાંદો, આજનું સપનું, આજની નીંદર. આજની આજે વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ. નવી સદી ને જૂની સાલ, ખોજપુરી ના હાલ હવા. વાત કરો ભાઈ, વાત કરો, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ, વાત કરો ભાઈ.